શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 30મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, સચ્ચિદાનંદ સ્વામી જ્યારે દ્વારકાધીશના મંદિરે આવ્યા ત્યારે કૌશલ દેશવાસી નંદરામાદી ત્યાંથી નીકળી ગોમતી તીરે પાછા આવ્યા. શ્રીકૃષ્ણ ભગવાનના દર્શનની અતિશય ઉત્કંઠા ધરાવતા સચ્ચિદાનંદ સ્વામી મંદિરના દરવાજા પાસે આવી જ્યાં અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં દરવાજે ઊભેલા દ્વારપાળોએ બહાર કાઢ્યા ને પૂછવા લાગ્યા કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, અમારી મંજૂરી વિના અને ચક્રાંકિત થયા વિના અને ધન આપ્યા વિના આમ દોડતો ક્યાં જઈ રહ્યો છે, જલ્દી અહીંથી દૂર થા. આ રીતે તિરસ્કાર કરીને દ્વારપાળોએ લાલ નેત્રો કરીને સ્વામીને બહાર કાઢ્યા. તે સમયે સ્વામી મંદિરના દ્વારની સમીપે જ એકલા એક દુકાનની વેદિકા ઉપર જઈને બેઠા. હે રાજન, એ અવસરે મંદિરના દરવાજામાંથી બહાર આવી રહેલા ગુગળી વિપ્રોને સ્વામીએ કહ્યું કે હે ભૂદેવો, આજ મને દ્વારિકાધીશનું દર્શન કરાવો. હે શ્રેષ્ઠ વિપ્રો, શાસ્ત્રોમાં બ્રાહ્મણોના હૃદયને કોમળ કહ્યું છે, તેથી તમે મારા ઉપર કૃપા કરો. ત્યારે તે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે તારી પાસે કંથાને કૌપિનમાં સંઘરેલું ધન, સુવર્ણ કે રૂપું કેટલું છે? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી તેઓને કહેવા લાગ્યા કે હે ભૂદેવો, મારી પાસે કોઈ પણ પ્રકારનું ધન સાચે જ નથી, કારણ કે હું ત્યાગી સાધુ છું, તેથી ત્યાગી પાસે ધન ક્યાંથી હોય? હે બ્રાહ્મણો, તેમાં પણ હું તો સહજાનંદ સ્વામીનો શિષ્ય છું, એથી સ્ત્રી અને ધનનો દૂરથી ત્યાગ કરનાર મારી પાસે દ્રવ્ય ક્યાંથી હોય? ત્યારે તે વિપ્રો કહેવા લાગ્યા કે દ્રવ્યના અભાવે તું અહીં મરી જઈશ, છતાં પણ દ્વારિકાધીશના દર્શન તને નહીં થાય, અને અમે તો સહજાનંદ સ્વામીના શિષ્યોના શત્રુ છીએ, તેને દેખીએ ને મારીએ એવા છીએ, તેને નગરમાં પ્રવેશ પણ કરવા દેતા નથી, તો પછી દ્વારિકાધીશના દર્શનની તો વાત જ દૂર રહી, તને દર્શન ક્યાંથી હોય? તારા ગુરુ સહજાનંદ સ્વામી જ સ્વયં કૃષ્ણ છે, તો પછી પૃથ્વી પર બીજે ભટકે શા માટે છે? આ તો દ્વારિકાવાસી ગુગળી બ્રાહ્મણો એવા અમને જ્યાં સુધી સહજાનંદ સ્વામીનો ભેટો નથી થયો ત્યાં સુધી જ તે ભલે હું શ્રીકૃષ્ણ છું એવી ગર્જના કર્યા કરે. હે રાજન, આ પ્રમાણે કહીને તે ગુગળી બ્રાહ્મણો ગયા. પછી અન્યજનો પણ સચ્ચિદાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે દ્રવ્ય આપીને દ્વારિકાધીશના દર્શન કરી લ્યો, શા માટે લાંઘો છો? આ રીતે કોઈ મનુષ્યો સ્વામીને તીખા વચનો બોલી તિરસ્કાર કરવા લાગ્યા, કોઈ આ મૂર્ખ છે એમ કહેવા લાગ્યા, તો કોઈ આ ધૂર્ત છે એમ કહેવા લાગ્યા. અરે, સ્વામીનો આતિથ્ય સત્કાર તો દૂર રહ્યો, પરંતુ કોઈ પણ પુરુષે સ્વામી નારાયણિયા ઉપર ઈર્ષા હોવાને કારણે માત્ર શુભવાણીથી પણ સ્વામીનો સત્કાર ન કર્યો. ઉપવાસી સ્વામી દ્વારિકાધીશના દરવાજાને જોતા જોતા સ્થિર આસને તે ઓટલા ઉપર બેસી રહ્યા, તેમજ દ્રવ્ય આપી મંદિરમાં પ્રવેશ કરતા નરનારીઓની ભીડમાં પરસ્પર અંગમર્દન રૂપ અધર્મ જોઈ સ્વામીને ખૂબ જ ત્રાસ થયો. હે રાજન, સચ્ચિદાનંદ સ્વામીએ પહેલા આરંભડા ગામ કરતાં પણ અહીં બેટ દ્વારિકાવાળાનું વધુ નિર્દયપણું જોઈ તેઓને અધિક સંપત્તિના મદવાળા જાણ્યા. આ પ્રમાણે સ્વામી વિચારી રહ્યા હતા તેવામાં સૂર્યાસ્ત થયો. રાત્રિ થતાં સ્વામી મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે, આશ્ચર્યની વાત છે ને કે હું આવા અતિશય નિર્દય સ્થાનમાં ઈશ્વરની કેવી ઈચ્છાથી આવ્યો છું? હવે મારે શું કરવું? શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કેમ થશે? જો શ્રીહરિની આજ્ઞાથી મારા ગુરુભાઈઓ એવા મુક્તાનંદ સ્વામી જેવા ત્યાગી સંતો આ તીર્થમાં આવશે તો તે મહાત્માઓની શું દશા થશે? દ્વારિકાધીશના દર્શન કરીને આવો, આવી શ્રીહરિની આજ્ઞા છે, તે આજ્ઞાનું પાલન કર્યા વિના તેમની પાસે મારે કઈ રીતે જવું? સાક્ષાત પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે, તે જ ભગવાન શ્રીકૃષ્ણ અહીં દ્વારિકામાં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે, તેમની આજ્ઞાથી અહીં આવ્યો છું, માટે ભક્તપ્રિય અને સર્વે અભિપ્રાયને જાણનારા દ્વારિકાધીશ ભગવાન મને પોતાનું અવશ્ય દર્શન આપશે જ. હે રાજન, આ પ્રમાણે વિચારીને મનમાં નિશ્ચય કરી યોગી સચ્ચિદાનંદ સ્વામી પોતાના ગુરુ એવા શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીને તેમને નમસ્કાર કરી અન્નશન વ્રત લઈ જળનો પણ ત્યાગ કરી ત્યાં જ બેસી ગયા. ત્યાંને ત્યાં બીજા 4 દિવસ પસાર થઈ ગયા. હે રાજન, સમાધિમાં શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન હંમેશા કરતા હોવા છતાં પ્રત્યક્ષ દર્શનની ઈચ્છા રાખી સચ્ચિદાનંદ સ્વામી અતિ ધીરજ ધારણ કરી 5મે દિવસે આગળ કહ્યું એ સ્તોત્રથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4થ પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાનાથના દર્શન કરવાની મનાઈ કરવામાં આવી એ નામે 30મો અધ્યાય પૂર્ણ થયો.